જીવનમાં જો અંદરથી શાંતિ હશે તો બહારના દરેક નિર્ણય સ્પષ્ટ બનશે. સમુદ્ર શાંત હોય છે ત્યારે જ તેની અંદર શું છે તે દેખાય છે, પણ જો તરંગો ઉછળતા રહે તો કંઈ જ દેખાતું નથી. એ જ રીતે મન શાંત હશે તો જ કામમાં ક્લેરિટી આવશે. શું કરવું, ક્યારે કરવું અને કેમ કરવું એ બધું જ સ્પષ્ટ થશે. ગૌતમ બુદ્ધ કહેતા કે પીસ કમ્સ ફ્રોમ વિધિન, ડુ નોટ સીક ઇટ વિધાઉટ. જ્યારે આપણે અંદરથી ગભરાયેલા હોઈએ, તણાવમાં હોઈએ, ત્યારે નાના કામ પણ મોટા લાગે છે, પણ જ્યારે મન શાંત હોય ત્યારે મોટી મુશ્કેલી પણ સરળ લાગી શકે છે. રોજ 5 મિનિટ શાંતિ માટે રાખીએ, જેમાં ધ્યાન, પ્રાર્થના કે એકાંતમાં બેસીને અંતર્દૃષ્ટિ કરીએ. એ 5 મિનિટ આપણા આખા દિવસની ક્લેરિટી નક્કી કરશે. મિત્રો, યાદ રાખીએ, શાંતિ હશે તો સ્ટેબિલિટી મળશે, સ્ટેબિલિટી હશે તો ક્લેરિટી આવશે, અને ક્લેરિટી હશે તો સક્સેસ મળશે જ. પહેલાં જીવનમાં શાંતિ લાવીએ, કામમાં સફળતા આપોઆપ આવશે જ.